वाल्मीकि रामायण किष्किंधा कांड 34मो सर्ग। सुग्रीवे लक्ष्मण पासे जवू अने लक्ष्मण एमने धमकाव। लक्ष्मण रोकटोक विना अंदर आवी गया हता। ए पुरुष शिरोमणि ने क्रोधे भरायेला जोईने सुग्रीवनी बधी इंद्रियो व्यथित थई गई। दशरथ पुत्र लक्ष्मण रोषपूर्वक लांबो શ્વાસ લઈ અને તેજથી જાજરમાન જેવા લાગતા હતા। પોતાના ભાઈના સંતાપને કારણે તેઓ બહુ દુઃખી હતા। એમને સામે આવેલા જોઈને વાનરશ્રેષ્ઠ સુગ્રીવ સોનાનું સિંહાસન છોડીને કૂદી પડ્યા। જાણે દેવરાજ ઇન્દ્રનો સારી પેઠે સજાવેલો મહાન ધ્વજ આકાશમાંથી પૃથ્વી પર ઉતરી આવ્યો। સુગ્રીવના ઉતરી જતા રૂમા વગેરે સ્ત્રીઓ પણ એમની પાછળ એ સિંહાસન પરથી ઉતરીને ઊભી રહી ગઈ। જાણે આકાશમાં પૂર્ણ ચંદ્રનો ઉદય થતા તારલિયાના સમુદાયો પણ ઉદિત થઈ ગયા હોય। શ્રીમાન સુગ્રીવની આંખો મદથી લાલ થઈ રહી હતી। તેઓ ધીમે ધીમે લક્ષ્મણ પાસે આવ્યા અને હાથ જોડીને ઉભા રહી ગયા। લક્ષ્મણ ત્યાં મહાન કલ્પવૃક્ષની જેમ ઊભા હતા। સુગ્રીવની સાથે એમની પત્ની રૂમા પણ હતી। તેઓ સ્ત્રીઓની વચ્ચે ઊભા રહીને તારિકાઓથી ઘેરાયેલા ચંદ્રમાની જેમ શોભી રહ્યા હતા। એમને જોઈને લક્ષ્મણે ક્રોધપૂર્વક કહ્યું, વાનરરાજ, ધૈર્યવાન, કુલીન, દયાળુ, જીતેન્દ્રિય અને સત્યવાદી રાજાનો સંસારમાં સાદર થાય છે। જે રાજા અધર્મમાં સ્થિત થઈને ઉપકારી મિત્રોની સામે કરેલી પોતાની પ્રતિજ્ઞાને ખોટી પાડી દે છે, એનાથી વધીને અત્યંત ક્રૂર કોણ હશે? અશ્વદાનની પ્રતિજ્ઞા કરીને એની પૂર્તિ ન કરવાથી અશ્વાનૃત અશ્વ વિષયક અસત્ય નામનું પાપ થાય છે। આ પાપ થઈ જતા મનુષ્ય સો અશ્વની હત્યાના પાપનો ભાગી બને છે। એ જ રીતે ગોદાન વિષયક પ્રતિજ્ઞાને ખોટી પાડી દેવાથી 1000 ગાયોના વધનું પાપ લાગે છે તથા કોઈ પુરુષની સામે એનું કાર્ય પૂર્ણ કરી દેવાની પ્રતિજ્ઞા કરીને જે એની પૂર્તિ કરતો નથી એ પુરુષ આત્મઘાત અને સ્વજનવધના પાપનો ભાગી બને છે। પછી જે પરમ પુરુષ શ્રીરામની સામે કરેલી પ્રતિજ્ઞાને ખોટી પાડે છે એના પાપની તો કોઈ સીમા જ બાંધી શકાતી નથી। વાનરરાજ, જે મિત્રો દ્વારા પોતાનું કાર્ય સિદ્ધ કરીને બદલામાં એ મિત્રનો કોઈ ઉપકાર કરતો નથી એ કૃતજ્ઞ અને બધા પ્રાણીઓ માટે વધ્ય છે। કપિરાજ, કોઈ કૃતજ્ઞને જોઈને ક્રોધિત થયેલા બ્રહ્માજીએ બધા લોકો માટે આદરણીય આ એક શ્લોક કહ્યો છે, એને સાંભળો। ગોદને ચેવ શુરાપે ચ ચોરે ભગ્ન વ્રતે તથા નિષ્કૃતિ વિરહિતા સદભિહિ કૃતજ્ઞે નાસ્તિ નિષ્કૃતિ। ગોધાતી દારૂડિયા, ગોઘાતી દારૂડિયા, ચોર અને વ્રતભંગ કરનારા પુરુષ માટે સત્પુરુષોએ પ્રાશ્ચિત્તનું વિધાન કર્યું છે, પરંતુ કૃતજ્ઞને માટે ઉદ્ધારનો કોઈ ઉપાય નથી। વાનર, તમે અનાર્ય, કૃતજ્ઞ અને મિથ્યાવાદી છો, કેમકે શ્રીરામચંદ્રજીની સહાયતાથી તમે પહેલાં પોતાનું કાર્ય તો સાધી લીધું, પરંતુ જ્યારે એમના માટે સહાયતા કરવાનો સમય આવ્યો ત્યારે તમે કાંઈ કરતા નથી। વાનર, તમારો મનોરથ સિદ્ધ થઈ ચૂક્યો છે, તેથી હવે તમારે પ્રત્યુપકારની ઈચ્છાથી શ્રીરામના પત્ની સીતાની શોધને માટે પ્રયત્ન કરવો જોઈએ। પરંતુ તમારી દશા એવી છે કે પોતાની પ્રતિજ્ઞાને ખોટી પાડીને ગ્રામ્ય હલકા ભોગોમાં આસક્ત થઈ રહ્યા છો. શ્રીરામચંદ્રજીએ નથી જાણતા કે તમે દેડકા જેવી બોલી બોલનારા સર્પ છો. સાપ જ્યારે પોતાના મોઢામાં દેડકાને દબાવી દે છે ત્યારે માત્ર દેડકો જ બોલે છે, દૂરથી લોકો એને દેડકો જ સમજે છે, પરંતુ ખરેખરે સાપ હોય છે. એ જ દશા તમારી છે. તમારી વાતો કંઈક જુદી છે અને સ્વરૂપ કંઈક જુદું. મહાભાગ શ્રી રામચંદ્રજી પરમ મહાત્મા તથા દયાથી દ્રવિત થઈ જનારા છે, તેથી એમણે તમારા જેવા પાપી અને દુરાત્માને પણ વાનરોનો રાજ્ય પર બેસાડી દીધા. જો તમે મહાત્મા રઘુનાથજીના કરેલા ઉપકારને સમજશો નહીં તો સત્વર એમના તીક્ષ્ણ બાણોથી હણાઈને વાલીના દર્શન કરશો. સુગ્રીવ, વાલી હણાઈને જે રસ્તે ગયો છે એ આજે પણ બંધ થયો નથી, તેથી તમે તમારી પ્રતિજ્ઞા પર દ્રઢ રહો, વાલીના માર્ગનું અનુસરણ ન કરો. ઈશ્વાકુ વંશ શિરોમણિ શ્રી રામચંદ્રજીના ધનુષ્યમાંથી છૂટેલા એ વ્રજ ક્ષમા બાણો તરફ ખરેખર તમારી દ્રષ્ટિ જતી નથી, તેથી તમે ગ્રામ્ય ઉતરતા સુખનું સેવન કરી રહ્યા છો અને એમાં જ સુખ માનીને શ્રી રામચંદ્રજીના કાર્યનો મનથી પણ વિચાર કરતા નથી. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના કિષ્કિંધાકાંડમાં 34મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.